શ્રીમદ્ ભાગવત બીજો સ્કંધ નવમો અધ્યાય. બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, જેમ સ્વપ્નમાં જોવામાં આવતા પદાર્થો સાથે સ્વપ્નદ્રષ્ટાનો કોઈ સંબંધ હોતો નથી, તેવી જ રીતે શરીર વગેરેથી અતીત એવા અનુભવ સ્વરૂપ આત્માનો માયા વિના દ્રશ્ય પદાર્થો સાથે કોઈ સંબંધ હોઈ શકતો નથી. વિવિધ રૂપા માયાને કારણે આત્મા વિવિધ રૂપવાળો પ્રતીત થાય છે, અને જ્યારે જીવ તેના ગુણોમાં રમમાણ થાય છે ત્યારે આ હું છું, આ મારું છે એ પ્રમાણે માનવા લાગે છે. જીવન વાસ્તવિક સ્વરૂપ નિર્વિકાર છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ નિર્વિકાર છે. જે પ્રમાણે સ્ફટિક શુભ વર્ણનો હોવા છતાં પણ તેની પાસે રાખેલા ફૂલના રંગથી પ્રભાવિત થાય છે, બરાબર તે જ પ્રમાણે પ્રકૃતિના તાદાત્મ્યને કારણે તે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. પરંતુ જ્યારે આ આત્મા ગુણોને શુદ્ધ કરનારો કાળ અને મોહ, ઉત્પન્ન કરનારી માયા, આ બંનેથી પર થઈને પોતાના અનંત સ્વરૂપમાં નિર્મોહી થઈને રમણ કરવા લાગે છે, આત્મા રામ થઈ જાય છે, ત્યારે એ હું મારોનો ભાવ છોડીને પૂર્ણ ઉદાસીન ગુણાતીત થઈ જાય છે. બ્રહ્માજીના નિષ્કપટ તપથી પ્રસન્ન થઈને ભગવાને તેમને પોતાના રૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વના જ્ઞાન માટે તેમને પરમ સત્ય પરમાર્થ વસ્તુનો ઉપદેશ કર્યો. એ જ વાત હું તમને કહી સંભળાવું છું. ત્રણેય લોકોના પરમ ગુરુ આદિદેવ બ્રહ્માજી પોતાના ઉત્પત્તિ સ્થાન કમળ પર બેસીને સર્જનની ઈચ્છાથી વિચારવા લાગ્યા. પરંતુ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિનું નિર્માણ થઈ શકે એમ હતું અને જે સર્જન વ્યાપાર માટે ઈષ્ટ છે તે દ્રષ્ટિ તેમને પ્રાપ્ત ન થઈ. એક દિવસે તેઓ એવું જ ચિંતન કરી રહ્યા હતા કે પ્રલયના સમુદ્રમાં તેમણે વ્યંજનોમાંના 16મો અને 21મો એ વર્ણ ત અને પ ને તપ તપ તપ કરો એમ બે વાર સાંભળ્યા. હે પરીક્ષિત, મહાત્માઓ આ તપને જ ત્યાગીઓનું પરમ ધન માને છે. આ સાંભળીને બ્રહ્માજીએ તે વર્ણો બોલનારને જોવાની ઈચ્છાથી ચારે તરફ જોયું, પણ ત્યાં બીજું કોઈ દેખાયું નહીં. તેઓ પોતાના કમળ પર બેસી ગયા અને મને તપ કરવાની પ્રત્યક્ષ આજ્ઞા મળી છે એમ નિશ્ચયપૂર્વક માનીને અને તેમ કરવામાં જ પોતાનું હિત છે એમ સમજીને તેમણે પોતાનું મન તપમાં પોરવ્યું. બ્રહ્માજી તપસ્વીઓમાં સૌથી મહાન તપસ્વી છે. તેમનું જ્ઞાન અમોધ છે. તેમણે તે સમયે 1000 દિવ્ય વર્ષો સુધી એકાગ્ર ચિત્તે પોતાના પ્રાણ, મન, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોને વશ કરીને એવું તપ કર્યું કે જેથી તેઓ સમસ્ત લોકોને પ્રકાશિત કરવાને સમર્થ થઈ શક્યા. તેમના તપથી પ્રસન્ન થઈને ભગવાને તેમને તે લોક બતાવ્યો કે જે સર્વશ્રેષ્ઠ છે અને જેનાથી પર અન્ય કોઈ લોક નથી. તે લોકમાં કોઈ પણ પ્રકારના ક્લેશ, મોહ અને ભય નથી. જેમને ક્યારેય એક વાર પણ તેના દર્શનનું સૌભાગ્ય મળ્યું છે, તે દેવતાઓ તેની વારંવાર સ્તુતિ કરતા રહે છે। તેમાં રજોગુણ, તમોગુણ અને એમનાથી મિશ્રિત સત્વગુણ પણ નથી। તેમાં કાળનો અને માયાનો પ્રભાવ નથી। તો પછી માયાજન્ય પદાર્થોનો પ્રભાવ તો કઈ રીતે હોઈ શકે? તેમાં ભગવાનના તે પાર્ષદો વસે છે કે જેમનું પૂજન દેવતાઓ અને દૈત્યો બંને કરે છે। ભગવાનના તે પાર્ષદો ભગવાનના જ વર્ણના છે। તેમનું સામળું શરીર છે, કમળ જેવા કોમળ નેત્રો છે અને પીતાંબરથી શોભે છે। તેઓ અત્યંત કાંતિમાન અને કોમળ છે। બધાયને ચાર ભુજાઓ છે। તેઓ સ્વયં તો અત્યંત તેજસ્વી છે, તેઓ સ્વયં તો અત્યંત તેજસ્વી છે જ, વધુમાં મણિજડિત સુવર્ણના તેજોમય આભૂષણો પણ ધારણ કરતા રહે છે। તેમની છબી પ્રવાલ, રત્ન, વેદુર્યમણી અને ઉજ્જવળ કમળ તંતુ જેવી છે। તેમના કાનોમાં કુંડળ, માથા પર મુગટ અને ગળામાં માળાઓ શોભે છે। જે રીતે આકાશ વીજળી સહિત વાદળોથી શોભે છે, તેવી જ રીતે તે લોક મનોહર કામિનીઓની કાંતિથી યુક્ત મહાત્માઓના દિવ્ય તેજોમય વિમાનો થકી ઠેર ઠેર સુશોભિત થતું રહે છે। તે વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની વિવિધ વિભૂતિઓ વડે ભગવાનના ચરણ કમળોની અનેક પ્રકારે સેવા કરતા રહે છે। ક્યારેક ક્યારેક તેઓ હિંડોળા પર બેસીને જ્યારે પોતાના પ્રિયતમ ભગવાનની લીલાઓનું ગાન કરવા લાગે છે, ત્યારે તેમના સૌંદર્ય અને સૌરભથી ઉન્મત્ત થઈને સ્વયં ભ્રમરો પણ તે લક્ષ્મીજીનું ગુણગાન કરવા લાગે છે। બ્રહ્માજીએ જોયું કે તે દિવ્ય લોકમાં સમસ્ત ભક્તોના રક્ષક લક્ષ્મીપતિ, યજ્ઞપતિ અને વિશ્વપતિ ભગવાન વિરાજેલા છે। સુનંદ, નંદ, પ્રબલ, અહર્ણ વગેરે મુખ્ય મુખ્ય પાર્ષદો તે પ્રભુની સેવા કરી રહ્યા છે। તેમનું મુખકમળ પ્રસાદ યુક્ત મધુર સ્મિત વાળું છે। આંખોમાં લાલ લાલ રેખાઓ છે। ઘણી મોહક અને મધુર દ્રષ્ટિ છે। એવું જણાય છે કે હમણાં જ પોતાના પ્રેમી ભક્તને સર્વસ્વનું દાન કરી દેશે। મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને ખભા પર પીતાંબર ઝગમગી રહ્યા છે। વૃક્ષસ્થળ પર એક સોનેરી રેખારૂપે લક્ષ્મીજી વિરાજમાન છે, શ્રી લક્ષ્મીજી વિરાજમાન છે અને સુંદર ચાર ભુજાઓ છે। તેઓ એક સર્વોત્તમ અને બહુમૂલ્ય આસન પર વિરાજેલા છે। પુરુષ પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, મન, દસ ઇન્દ્રિયો, શબ્દ આદિ પાંચ તન્માત્રાઓ અને પંચભૂતો, આ 25 શક્તિઓ મૂર્તિમંત થઈને તેમની ચારે બાજુએ ઊભી છે। સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, કીર્તિ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 નિત્ય સિદ્ધ સ્વરૂપ ભૂત શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત રહે છે। એ સિવાય અન્યત્ર ક્યાંય પણ આ શક્તિઓ નિત્યપણે નિવાસ કરતી નથી। તે સર્વેશ્વર પ્રભુ પોતાના નિત્યાનંદી સ્વરૂપમાં જ નિત્ય નિરંતર નિમગ્ન રહે છે। આવા પોતાના ધામમાં રમમાણ ભગવાનની બ્રહ્માજીએ ઝાંખી કરી। તેમનું દર્શન કરતા જ બ્રહ્માજીનું અંતઃકરણ આનંદના અતિરેકથી છલોછલ ભરાઈ ગયું। શરીર પુલકિત થઈ ગયું, આંખોમાં પ્રેમાશ્રુ છલકાઈ ગયા, છલકાઈ આવ્યા। ब्रह्माजीए भगवानना ते चरण कमळों में के जेमना परमहंसोना निवृत्ति मार्गे प्राप्त करी शकाय छे सिर नमावीने प्रणाम करिया। ब्रह्माजीना प्रिय भगवान पोताना प्रिय ब्रह्मा ने प्रेम अने दर्शनना आनंद में निमग्न थयेला शरणे आवेला अने प्रजाना सर्जन सारू आदेश आपवा पात्र जोईने घणा प्रसन्न थया। तेमणे ब्रह्माजी साथे हाथ मेळव्या अने मंद स्मित पूर्वक अलंकृत वाणी में कह्यू, श्री भगवाने कह्यू, हे ब्रह्माजी, तमारा हृदय में तो समस्त वेदों ज्ञान विद्यमान छे। तमे सृष्टि की रचना करवानी इच्छा थी दीर्घ काल सुधी तप करीने मने सम्यकपणे संतुष्ट करी दीधो छे। मन में कपट राखीने योग साधन करनाराओ मने क्यारेय प्रसन्न करी सकता नथी। तमारू कल्याण थाओ। तमारी जे अभिलाषा होय ते वरदान मारी पासेथी मांगी लो, कारण के हूँ इच्छित वस्तु आपवाने समर्थ छू। हे ब्रह्माजी, जीवनु कल्याण करनारा समस्त साधनोनु अंतिम फल मारा दर्शन में ज छे। तमे मने जोया विना ज मारी वाणी सांभळीने ज आटलू घोर तप कर्यु छे। एथी मारी इच्छा थी तमने मारा लोकनु दर्शन थयु छे। तमे ते समये सृष्टि रचनानु कार्य करवा बाबते किंग कर्तव्य मूढ बनी रह्या हता त्यारे मैं तमने तप करवानी आज्ञा आपी हती, कारण के हे निष्पाप, तप मारु हृदय छे अने स्वयं हूँ तपनो आत्मा छू। हूँ तपथी ज आ संसारनु सर्जन करू छू, तपथी ज तेनु धारण पोषण करू छू अने पछी तपथी ज तेने पोतानामां लीन करी दऊ छू। तप मारी एक दुर्लभ्य ओळंगवी अतिक्रमवी दुष्कर शक्ति छे। ब्रह्माजीए कह्युं, हे भगवान, आप समस्त प्राणीओना अंतःकरण में साक्षी रूपे विराजमान रहो छो। आपे ए अकुंठित ज्ञान थकी हूँ शू करवा इच्छू छू ते आपे जाणी लीधु। हे नाथ, आप कृपा करीने मुझ याचकनी जे ए मागणी पूर्ण करो કે હું રૂપ રહિત એવા તમારા સગુણ અને નિર્ગુણ એ બંને રૂપોને જાણી શકું। આપ માયાપતિ છો, આપનો સંકલ્પ ક્યારેય વ્યર્થ થતો નથી। જેમ કરોળિયો પોતાના મોંમાંથી ઝાળ કાઢીને તેમાં ક્રીડા કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે, તેવી જ રીતે આપ પોતાની માયાનો आश्रय लेने विविध शक्ति संपन्न एवा आ जगतनी उत्पत्ति तेनु पालन ने तेनु संहार करवा माटे स्वयं पोताने ज अनेक रूपों में सर्जो छो अने क्रीड़ा करो छो। आम आप कई रीते करो छो ते मर्म हूँ जाणी शकुं एवुं ज्ञान मने आपो। आप मारा पर एवी कृपा करो के हूँ सजाग रहीने आपनी आज्ञानुं पालन करी शकुं અને સૃષ્ટિની રચના કરતી વખતે પણ કર્તાપણાના અભિમાનથી બંધાઈ ન જાઓ। હે ભગવાન, આપે મારો મિત્ર તરીકે સ્વીકાર કર્યો છે તે આપની કેટલી કૃપા છે। આપે મને પ્રજાની સૃષ્ટિ કરવા માટે અને જે તે લોકોના ગુણકર્મ અનુસાર વિભાગ કરવા માટે નિયુક્ત કર્યો છે તો હું ખૂબ જ સાવધાનીપૂર્વક તે કાર્ય કરીશ। મારી એટલી જ માગણી છે કે સૃષ્ટિ કરતી વખતે હું અજન્મા છું અને સર્વોપરી છું એવો ગર્વ ન કરી બેસું। શ્રી ભગવાને કહ્યું, મારું જે પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાન છે તેનું તથા રહસ્ય સહિત તેના અંગોનું મારા દ્વારા વર્ણન કરવામાં આવે છે તેને તમે ગ્રહણ કરો। હું જેટલો છું, જે ભાવોથી યુક્ત છું, જે રૂપ ગુણ અને લીલાઓથી સમન્વિત છું, તે બધાના તત્વનું વિજ્ઞાન તમને મારી કૃપાથી જેમનું તેમ પ્રાપ્ત થઈ જાઓ. સૃષ્ટિના પૂર્વે પણ હું જ હતો, મારાથી ભિન્ન કશું પણ ન હતું, અને સૃષ્ટિના ઉત્પન્ન થયા પછી જે કંઈ પણ આ દ્રશ્ય થનારા પદાર્થો છે તે હું જ છું, જે સત એટલે કે અક્ષર, અસત એટલે કે ક્ષર, અને તેનાથી પર પુરુષોત્તમ છે તે બધું હું જ છું, તથા સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું, અને આ બધાનો નાશ થઈ ગયા પછી જે કંઈ રહે છે તે બધું પણ હું જ છું. જેમ આભાસ અર્થાત કોઈ વસ્તુનું પ્રતિબિંબ ખરેખર કોઈ વસ્તુ નથી, પ્રતીતિ માત્ર જ છે, તે જ પ્રમાણે મારા પુરુષાર્થ વસ્તુરૂપ પરમાત્મા સિવાય પરમાત્મામાં જે કંઈ પ્રતીત થાય છે તે વાસ્તવમાં કશું નથી, તથા જેમ વિદ્યમાન હોવા છતાં પણ તમ અર્થાત રાહુ ગ્રહની પ્રતીતિ થતી નથી, એ જ પ્રમાણે વાસ્તવમાં સત હોવા છતાં પણ જે મુજ પરમાત્માની પ્રતીતિ થતી નથી, આ બંને પ્રકારની મારી માયા છે એ સમજવું જોઈએ. જેમ પ્રાણીઓના નાના મોટા શરીરોમાં આકાશાદી પાંચ મહાભૂત પ્રવિષ્ટ પણ છે અને પ્રવિષ્ટ નથી પણ, એ જ પ્રમાણે તેમનામાં હું પ્રવિષ્ટ પણ છું અને વાસ્તવમાં હું પ્રવિષ્ટ નથી પણ. પરમાત્માના તત્વને જાણવાની ઈચ્છાવાળા મનુષ્ય વિધિરૂપે અર્થાત પરમાત્મા આવા છે, પરમાત્મા આવા છે એવા ભાવથી, તથા નિષેધ રૂપે અર્થાત પરમાત્મા આવા પણ નથી, પરમાત્મા આવા પણ નથી એવા ભાવથી એટલું જ જાણવું જરૂરી છે કે પરમાત્મા જ સર્વ દેશ અને સર્વકાળમાં વિદ્યમાન છે. તમે ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા મારા આ સિદ્ધાંતમાં સારી રીતે સ્થિત થઈ જાઓ, એનાથી તમે કલ્પ કલ્પાંતરોમાં પણ ક્યારેય અને ક્યાંય પણ મોહિત થશો નહીં. શ્રી સુખદેવજી કહે છે, લોકપિતામહ બ્રહ્માજીને આ રીતે ઉપદેશ આપીને અજન્મ ભગવાને તેમના જોત જોતામાં જ પોતાના તે રૂપને અદ્રશ્ય કરી લીધું. સર્વભૂત સ્વરૂપ બ્રહ્માજીએ જ્યારે જોયું કે ભગવાને પોતાના દૃષ્ટિગોચર સ્વરૂપને મારા નેત્રો આગળથી દૂર કર્યું છે, ત્યારે તેમણે અંજલિ બાંધીને હાથ જોડીને તેમને પ્રણામ કર્યા અને પહેલા કલ્પમાં જેવી સૃષ્ટિ હતી તે જ રૂપમાં આ વિશ્વની રચના કરી. એકવાર ધર્મપતિ પ્રજાપતિ બ્રહ્માજીએ સમસ્ત પ્રજાનું કલ્યાણ થાય એવા પોતાના સ્વાર્થની પૂર્તિ કરવા વિધિપૂર્વક યમ નિયમો ધારણ કર્યા. તે સમયે તેમના પુત્રોમાં સર્વાધિક પ્રિય પરમ ભક્ત નારદજીએ માયાપતિ ભગવાનની માયાનું તત્વ જાણવાની ઈચ્છાથી ઘણા સંયમ વિનય અને સૌમ્યતાથી અનુગત લાયક થઈને તેમની સેવા કરી અને તેમણે સેવાથી બ્રહ્માજીને અત્યંત સંતુષ્ટ કર્યા. હે પરીક્ષિત, જ્યારે દેવર્ષિ નારદે જોયું કે મારા લોકપિતામાં પિતાજી મારા પર પ્રસન્ન છે, ત્યારે તેમણે તેમને આ જ પ્રશ્ન કર્યો કે જે તમે મને કરી રહ્યા છો. તેમના પ્રશ્નથી બ્રહ્માજી વિશેષ પ્રસન્ન થયા. પછી તેમણે આ 10 લક્ષણો વાળું ભાગવત પુરાણ પોતાના પુત્ર નારદને કહી સંભળાવ્યું કે જેનો સ્વયં ભગવાને તેમને ઉપદેશ કર્યો હતો. હે પરીક્ષિત, જે સમયે મારા પરમ તેજસ્વી પિતા વ્યાસજી સરસ્વતી તટે બેસીને પરમાત્માના ધ્યાનમાં મગ્ન હતા, તે સમયે દેવર્ષિ નારદજીએ તે જ ભાગવત તેમને કહી સંભળાવ્યું હતું. તમે મને એવો જ પ્રશ્ન કર્યો છે કે વિરાટ પુરુષ વડે આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તથા અન્ય પણ જે ઘણા બધા પ્રશ્નો કર્યા છે, તે બધાનો ઉત્તર હું તે જ ભાગવત પુરાણના રૂપમાં આપું છું. બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાનું વર્ણન નામનો 9મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.